મેં એક વચનામૃત કહ્યું છે, એમાં વાત કરેલી છે ને કે એક જુવાન જતો હતો, ફોરેન જતો હતો, જોગી સામે પગે લાગ્યો. જોગી સામેને કીધું કે હું સ્વામી પરદેશ ટ્રીપ માટે ધંધા માટે જાઉં છું. સ્વામી ગુલાબનું ફૂલ લઈને આપ્યું, લ્યો આની જેવા રેજો, એટલું જ કીધું. અને ઓઈલો ગયો થાઈલેન્ડ ને આ બધું એવું, તેમાં તે હોટેલ બુક કરો તોય નકટી સ્ત્રીઓ એની સાથે બુક થયેલી જ હોય. હવે આને તો કલ્પના બહારનું, એ તો હજી રૂમમાં બેઠો છે ને પોતે કાંઈ ખાય નહીં, ખીચડી રાંધતો હતો એ ત્યાં સ્ટવ ઉપર, હારે લઈ ગયો હતો મગ ચોખા એ રાંધતો હતો, એમાં ઓઈલું નકટું આવીને ઊભું. હા કે તમે અહીં શું આવ્યા હતા? કેમ એ તો આની સાથે બુક થયેલો હોય, તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી, આ તો બધું ભરપાઈ જ હોય છે, તમારી કંપનીએ ભરેલું છે બધું. હા કંપની વાળી બહાર નીકળે અહીંથી, જા જા. પણ નહીં, આ લાંબી વાત છે, મેં એમાં વિસ્તારથી કીધી, અત્યારે મને વાત કરતા સંકોચ થાય છે, પણ એ નથી ગઈ. હું જાઉં તો મારી નોકરી જાય ને, આમ જાય ને તેમ જાય ને, મારી તકલીફ થાય ને, હું અહીં ન જાઉં, બેઠું હા બેઠો માળા કરી. ગોલું જોગી સામે ફૂલ આપેલું દેખાય, આવો ને આવો રેજે તું, બસ આવો ને આવો રેજ. એમ સત્સંગ જ આપણને દુર્ગુણોથી બચાવે છે, બાકી પૈસામાં આવે. છઠ્ઠું, પૈસો આવે એટલે કલહ આવે ભાઈ. જુઓ દુઃખ છે ને માણસોને ભેળા કરે, બાપે માર્યા વેર હોય પણ કોઈ મરણ થઈ જાય ને તો હવ માથે ઓઢીને આવી જઈશ, આવી જાય કે નહીં, દુઃખ ભેળા જ કરી દે, નહીતર ઓહો વીસ વીસ ના ઝેર ઝરી ગયા હોય, પણ કોઈ મરણ થઈ ગયું આપણે ગણશે નહીં, આવીને ઊભા રહી જશે, આંસુ પાડશે, કાંઈ એવું નહીતર ઓઈલું ન હોય પણ છતાંય વાહ હાથ ફેરશે, હશે ભાઈ થઈ ગયું છે, શાંતિ રાખો. પછી દુઃખ ભેળા કરે, સ્વભાવ છે જોવો દુઃખનો, ભેળા કરે. અને સુખ જુદા પાડી નાખે, લગ્નનો માંડવો રોપો, તમને એમ હોય કે આવશે એ ફંટાઈને બેસે, 10 વર્ષ પહેલા એ તમારા ઘરને શું કીધું તું, હવે એ મને પગે લાગે, એ મને માફી માગે, તારો બાપો પાઘડી કાઢીને મારા પગમાં મૂકે, આમ થાય તો આવું, નહીં તો ન આવું. સુખ જુદા જ પાડી નાખે, સ્વભાવ જ છે. અરે વરસાદ આવ્યો, હોનારત થઈ ગઈ, જીવ જંતુઓ બધા મેળા મળવા તરવા, નદીમાં એક પાટિયું અને પાટિયા ઉપર જીવ બચાવવા માટે કૂતરો ને બિલાડી ચડી બેઠા, બહુ હકીકત છે, આ છાપામાં આવેલું વર્ષો પહેલા, આ શેતરું જે રેલાણી ને એ વખત, જે લાકડાના પાટિયા પર કૂતરો ને બિલાડી ચડી બેઠા, તે બે હામ હામ આમ બેઠા નિરાયતે, હવે શું વાતો કરતા છે રામ જાણે, પણ હા આમ નમિયા થઈને આમ બેઠા, જીવ બચાવો છે, દુઃખ આવી પડ્યું છે, કૂતરો બોલતો નથી, બિલાડી બોલતી નથી, કેવા હંપીને બેઠા, દુઃખ ભેળા કરી દે ને કૂતરો ને બિલાડું, અને હામ હામ બેસે આમ, કારણ કે બેને દુઃખ છે એટલે બોલતા નથી, કે જો આમાં કાંઈ કર્યું બી ગયા. એમ જયારે કાંઈ ખાવા પીવાનું ન હોય ત્યારે કુટુંબ આખું હળી મળીને રહેતું, પણ જેવો પૈસો આવે આને ખેંચા ખેંચી શરૂ થાય. તમે વિચાર કરો આમાં કેટલા એવા ભાઈનો પરિવાર હશે, પૈસો આવ્યા પછી બાઈજા નહીં હોય, હું આ લઈ લઉં, હું આ લઈ લઉં, આ નહીં આ નહીં આમ નહીં, અડધો વીઘો હું તને શેના દઉં, એમાં જ મરી જાય, નહીં તો કાંઈ ન હોય. લે છે ને સાચું છે ને, પૈસો પૈસો આ મૂળ સ્વભાવ વ્યક્તિનો નથી, અગ્નિના કોલસાને અડો શું થાય, દજાડે ને, એનો સ્વભાવ છે ને, બરાબર છે ને, એમ પૈસાનો સ્વભાવ છે, ધ્યાન રાખો, પૈસાનો જ સ્વભાવ છે, આવે એટલે લડાવે જ, લડાવે જ, એનો સ્વભાવ છે. બે દોસ્તારો પણ કેવા ક્લોઝ, બેના પિંડ નોખા પણ આત્મા એક, એમ કહેવાય ને કે તેલનું ટીપું તેલના ટીપામાં ભળી જાય એવા, પણ બહુ ગરીબ. વાત સાંભળજો મજાની છે, ઘણી મહેનત કરે, કાંઈ પણ ધંધો કરે, સાથે જ કરે, પણ કોઈ એમ ન કહે કે આ બે મિત્રો હશે, એમ જ કહે એક માના ઝીણા બે ભાઈ હશે, કદાચ એવું હેત ભાઈઓને નહીં હોય એવું હે તો. હા ઘણા બધા પૈસા કમાવા માટે કર્યું, પણ બે પૈસા ક્યાંય મળે નહીં, પછી બે નક્કી કર્યું ભલા હાલને પરદેશ ખેડીએ, પૈસો અમુક રીતે જ મળે, એક તો દરિયો ખેડે પરદેશ જાય, કાં કોઈ દત્તક લે અને કાં દગો કરે, આવી રીતે આ પૈસા મેળવવાની રીત છે. હા એક જણે પુસ્તક છપાવ્યું હતું, પૈસા કમાવે ની 100 રીત. તો એના એક જણાને મળ્યો, એને કે ભાઈ મારે પુસ્તક છપાવવું છે, તો મને થોડી મદદ કરીને. તો એવું કેવું પુસ્તક છે? તો કે પૈસા કમાવાની 100 રીત. એટલે આ 100 રીત છાપ મળે એવા પૈસાનું પુસ્તક છપાવે છે, અને તું મારી પાસે પાછો પૈસા માગે? તો એમાંની આ એક રીત જ છે. હવે એટલે કે હવે આપણે એમ કરો, પરદેશ જતા રહીએ. પરદેશ એટલે આ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોટા શહેરમાં વહી જાય, પરદેશ ગણાય છે. નીકળ્યા હાલ્યા હાલ્યા જાય છે કે કાંઈક ધંધો કાંઈક ગણાય નથી કહેતા કે ભાઈ ગામ બદલી નાખીને વળી પાંદડું નસીબથી આડું તો ખાઈ જાય, હાલ્યા જાય છે. રસ્તો છે, બે ભાઈઓ કાંઈ જાય છે રસ્તો. એમાં સામેથી એક સાધુ મળ્યો. સાધુ કે જુઓ નડાવ, હા નમો નારાયણ, હા મહાત્માજી નમો, તમને ચેતવણી આપવી છે. હ આ બાજુ જાતા નહીં, તમારે આમ જવું છે ને ધાર, એ રસ્તે જાતા નહીં. કેમ? ને એક ડાકણી બેઠી છે, લાલ લુગડું પહેરીને ડાકણી બેઠી છે, તમે એ બાજુ જાતા નહીં, બીજી બાજુ વૈયા જાઓ. મહાત્મા કઈ નીકળી ગયા? હા બે કે આપણે તો મરજ છાટી, ભૂત જોયા નથી, હોય તો એમ ભૂતની અરે બાથો બતાવી એવા. અને ઓમે દુબળા હોય ને આવું થોડા હોય, મજૂરી કરીને થયા હોય તો લોઠાઈ બહુ હોય. હવે ડાકણ બાકણ શું છે, બથો ભાઈ થાવીએ, હાલો નથી પાછું વળવું, ડગલું ભર્યું કે ન હઠવું ન હઠવું, નીકળ્યા. ઘણો પંથ કાપી નાખ્યો, કોઈ ડાકણ દેખાણી નહીં, એમ હાલા જાય છે. ત્યાં રસ્તામાં એક પોટલું મળ્યું, અને પોટલું લાલ લુગડાનું. એટલે કે આ શું જંતર મંતર છે? લાલ લુગડા બોલે મહાત્માજી કહેતા હતા, ડાકણનું કહેતા હતા, પણ આ તો લાલ લુગડામાં કઈ પોટલું છે. ઉપાડ્યું ભારે વજન, ખોલ ખોલ ખોલ્યું, નગદ સોનાના રૂ સિક્કા. ઓહો આવું મોટલું, બે જણા થઈને ઊંચકાય એટલું. હવે એક પૈસો મળતો નહોતો ત્રાંબાનો, અને એની જગ્યાએ સોનાના સિક્કાનું બે જણાથી ઉપડે ને એવડું પોટલું મળ્યું. ઓલા કે એલા કામ થઈ ગયું, ઓલો મહાત્માજી બોગસ ડાકણી છે, આ બાજુ આવવાનું ન ટાળ્યું હોત તો વયું જાત. બે જણા ઉપાડીને પોટલું લઈ ગયા, એક ઝાડવાની જઈને બેઠા, મટી ગયું મહેનત કરવી, હાથ પેઢી સુધી ઘૂંટે ને એટલું આવી ગયું, બેઠા હાશ. પછી થોડી વાર આરામ થઈ, પરસેવ બરસેવ લૂછ્યો, એમાંથી એક સિક્કો કાઢ્યો, અને એક જણા એના મિત્રને કીધું, લે હવે તું જા, અમેનો નગર થોડું દેખાય છે, પણ તું જા, હું આ સાચવું, ત્યાંથી ખાવા પીવાનું લઈ આવે, નિરાતે ખાઈએ પીએ હોઈએ, અને પછી આપણે વતન પાછા ભળી જાય. એ લેવા ગયું, 1 રૂપિયાનો સિક્કો લીધો, હાલ્યો જાય છે. સિક્કો આમ આમ જોવે, આનું પોટલું દેખાયો, અરે અડધું આને દઈ દેવું પડશે. જોઈ લો પૈસાનો ગુણ જોવો તમે, અડધું આને દઈ દેવું પડશે. હા ભોજન લીધું તું ખરું, હળહળ જીયળ ભેરવી દીધું, ત્યાં જાય ખાય એટલે ઉકલી જાય ને બધો પૈસો મારો. બસ લીધું ભેર, ઝેર ભેળવું, લાવ્યો આવી ઓલાને કીધું, ભાઈ બહુ દુકાનો રખડ્યા, વટાવાની માથાકોટ, ભોજન લેવું, હું તો થાકીને પાણી પાણી થઈ ગયો છું, ઘડીક મને હુઈ લેવા દે અને તું જમી લે, પછી રાખજે નિરાયતે, પછી હું નિરાયતે જમી લઈશ. મતલબ જમવા જેવું થતું નહીં, અને પોતે જમીએ લીધું છે, કંઈ થોડું ઘણું ખાય નહીં તો કંઈ ઓલાને ખબર નથી. સૂઈ ગયો, સારું સૂઈ જા, પણ આ નક્કી ફરી ગયો હતો, પોટલા પાસે બેઠો હતો, ઓલો તો 1 રૂપિયાનો સિક્કા હાથમાં લઈને ગયો હતો. એને તો ગોલો હમણાં આવશે અને અડધું આપી દેવાનું નક્કી કરીને આવો મોટો પથ્થરો ગોતી રાખ્યો હતો. બેસે આવીને માથામાં નાખીને ખેલ ખતમ, એટલો તો સૂઈ જ ગયો. પથ્થરો લીધો, ઉપાડી નાખ્યો, ત્યાં ત્યાં નાળિયેર ફૂટે ને મસ્ત ફૂટી ગયો, મરી ગયો. પોટલું પોતાનું થઈ ગયું ને, ભૂખ્યો તો હતો, લાડવા જઈમો કહેવાય જરૂર ખરી શું થયું? પોટલું હજી ત્યાં પીડ્યું છે, જોતું હોય તો એડ્રેસ આપો. કેટલું હેત હતું, પણ જુઓ કોને આ કરાવ્યું? પૈસા એ કરાવ્યું. હા દોલત એવી છે, સોયે હુએ કિતને કો જગા દેતી હૈ દોલત. સોયે હુએ કિતને કો જગા દેતી હે દોલત અચ્છે અચ્છે કા ડિગા દેતી હે ઈમાન દોલત અચ્છે અચ્છે કા ડિગા દેતી હે ઈમાન એ દોલત દોલત મે એસી ગરમી હે જો ચડ જાય તો ઇન્સાન કો શૈતાન બના દેતી હે દોલત કાયનું કાંઈ કરી નાખે એક વાત કરી દઉં આજે તો મારે ઘણું બધું પૂરું કરી દેવું હતું પણ ન થયું હજી તો થોડુંક બાકી છે ને પછી તો મધુર વાત છે પણ હવે તો પછી જ આવશે પણ એક ખાલી વાત પૈસાનો દુર્ગુણ છે બનેલી ઘટના છે વિલાસ વધે દોષ આવે કલહ વધે હિંસા પણ કરાવે નિષ્કુળાનંદ સામે આખું જે ચેપ્ટર લખ્યું છે ને એમાં બધા દુર્ગુણો લખ્યા છો પૈસો શું શું કરાવે છે હિંસા કરાવે કચ્છનું માધાપર ગામ છે ત્યાં એક એક ભાઈ જુવાન એની બેન રે એટલે જુવાનીઓ ત્યાં આવ્યો આફ્રિકા કમાવા ગયો છે 10,000 રૂપિયા લઈને આવ્યો થયું કે બેનને ઘરે થઈ પછી વતન ચાલ્યો જાઓ રોકાણો બેનને ત્યાં બેન પોતાની કેવા ભાવ હોય ગરીબમાં રહેતા હોય ભાઈ કમાવા ગયો ભાઈ બહુ નિર્મળ કહી દીધું બેનને 10,000 રૂપિયા છે પોટલું મૂકી દો પટારામાં એક બે દિવસ રોકાય પછી યોજાય મારે કોડ છે કે મારે તને થોડું થોડું કંઈક ઘરેણું ઘડાવી દેવું આમ તે તેમ તે બધું ભાઈને ખૂબ જમાડ્યો ચૂરમા લાપસી આ બધું રાત પડી ગઈ છે હો ભાઈ પણ સગી બેન છે પૈસો ઘરમાં આવ્યો આ કોઈ દંતકથા નથી બેનને થાય છે એના ધણીને જગાડ્યો એને કહ્યું સાંભળો કોઈને કહેતા નહીં મારો ભાઈ આવ્યો છે ને હા બહુ સારું કર્યું 10,000 રૂપિયા છે હા તે એમાં શું વાંધો મહેનત કરવા આફ્રિકા ગયો તો ભગવાન મેર કરે તો થાય તમે સમજ્યા નહીં એ જેમ મારા બાપની મિલકતમાં ભાગીદારી એમ હું ખરીક નહીં હા તે શું છે તારા બાપા તને એને જેટલું મળવું જોઈએ એટલું તને ઘણું આપ્યું જ છે ને અહીંયા લાવ્યું છે ને કરિયાવરમાં ક્યાં ઓછું આપ્યું તો જા છો ત્યારે આપે જ છે ને બધું એમ નહીં તમને ખબર ન હોય બધી મેં વાતો ન કરી હોય પણ મારું કેટલું ભાગનું નીકળતું મને દેતા ન હોય મારો ભાઈ આમ ઓલો ભાઈ આમ મોટો ભાઈ અરે પણ તે અત્યાર સુધી કોઈ દિન જ કીધું આવું ઓલો બીજો ભલો માણસ પણ ઓલા 10,000 ભાળી ગઈ ને બેન તે તારો વિચાર શું છે આ તો હું તમને કહી રાખું તમે ભળો કે ન ભળો હું મારા ભાઈને પતાવી દેવાની છું અરે રામ રામ કર તું શું બોલે છે ના મેં તો નક્કી કર્યું છે હું ના પાડું છું આપણે જે મળ્યું છે બહુ છે ના અને બેને કાતી જાલીમ વિચાર કરી નાખ્યો રાત્રે ભાઈ તો ભર નિંદમાં સૂતો છે લોખંડની મોટી કોશ લગભગ ઘરોમાં હોય ભાઈ તો બેનને ઘરે કેવો નિરાયતો સૂતો હોય અને કેટલા વખત પછી આવ્યો હોય ત્યારે કેવા ભાવથી હોય એ ભાઈ સૂતો છે મોટી લોખંડની કેશ લઈને ફેરવીને માથા મારી ભાઈના રામ રમી ગયા ખાડો ગાળી ઘરમાં જ એને દાટી દીધો કોઈને ખબર નથી ભાઈ ક્યાંય ગયો તેથી કાંઈ ફોન નહોતા કોઈ આગળથી તો કંઈ કહેવાતું નહોતું કે હું અહીં રોકાણો છું ને આવું છું ભાઈ ક્યાં ગયો કોણ જાણે છે બહુ સારું થઈ ગયું કે કોઈને ખબર તો પડવાય નથી ને વાતે સાચી ખબર ન પડે રાતે રાતે ઘરમાં ખાડો દાણી દાટીને હાવ ગાર ગાર ઓલી પોક કરી નાખ્યો કોને ખબર પડે માથે પાછો ખાટલો મૂકી દીધો વાત પૂરી થઈ ગઈ પણ જેમ જેમ જેમ જેમ દિવસો જવા માંડ્યા ને પછી ઓલો ભાઈને કોશ મારી હતી શરીર તડફડતું હતું રુધિર ઉછળતું હતું સ્વપ્ન ભેકાર આવે ભાઈનો ચહેરો દેખાય મા બાપ ગુજરી ગયા હોય પણ એનો આખો ભાવ દેખાય ભેકાર જીવન મીંડું થવા હત્યા કંઈ છોડે પાપ છોડે હવે રાત્રે ચેન નથી દિવસે ચેન નથી પાપ અંદરથી એને બાળે છે ઓહો મેં વાગા મારા ભાઈને અને મારો આ ભાઈ ગરીબ હતો તો બિચારો કોઈ તે ખાધું નહીં મને દીધું છે હવે સાંભળે તો ખરું ને હું ખોટી બોલી મારા ધણી આગળ બાકી એણે ઘરમાં નથી રાખ્યું ને મને દીધું છે એણે ઘરમાં પિત્તળના વાસણ રાખ્યા છે અને મોંઘા વાસણ મને ત્રાંબાના દીધા છે મને ઓછું નથી દીધું તોય મેં એને મારી નાખ્યો, પૈસા માટે મારી નાખ્યો, હવે આનું શું કરું? સાંભળજો વાત, કોક છે ને એમને બેન પણ એને વાત કરી, એવી સત્સંગી સ્વામિનારાયણ, આ નહીં કોઈ એટલા સત્સંગી બેન, એને એમ થયું કે કોઈ રસ્તો બતાવે તો આ આ પાપમાંથી હું છૂટું. એટલે ચોખ્ખી વાત તો કરી નહીં, કરે મરી જાય તો પણ એને કીધું મને કંઈ શાંતિ નથી, પૈસો તો છે આવું છે પણ દુઃખ બહુ, રાતે મને આમ થાય દિવસે મને આમ થાય, મને કંઈ જંપ નથી, તો મને શાંતિ થાય તું એવું કંઈક બતાવીને. હરિભક્ત ભાઈ ભગવાનના ઘરનું માણસ, એમણે કીધું બેન અત્યારે તો આપણે બાજુમાં ભુજ સ્વામિનારાયણ મંદિર છે, એવા પરમ પવિત્ર સંતો વસતા જ, ભગવાન સ્વામિનારાયણ ખુદે બથમાં ગાલીને પધરાવી નરનારાયણ દેવની મૂર્તિઓ છે, તીર્થધામ કહેવાય બેન. હા તે હું તારી ભેળી હાલું અને તને અશાંતિ થાય છે, અજંપો થાય છે, પીડા છે, એટલે મને એમ થાય તારું દુઃખ ઓછું થાય, જે કાંઈ નડતર પાપ ઓછા થાય, તું ત્યાં બધાને સંતોને ભોજન કરાય અને નરનારાયણ દેવને થાળ ભોજન કરાય અને સંતો ભક્તો જે આવે એને જમાય, તારા તરફથી રસોઈ રાખ. હા એ કરું તો મને સારું થઈ જાય. અરે ભગવાનને સંતો જમે તારા બધાય પાપ મટી જાય, એમ કયો એટલો ખર્ચો કરી? હાલો બે ઉપડ્યા, અરે સંબંધ યોજન લીધા છે, ભુજમાં આવીને મળ્યા, મંદિરમાં વાત કરાવી, જે કોઈ પુરુષ હશે એના દ્વારા કેવડાવ્યું, બેનો તો સીધી જઈ શકે નહીં, આવતીકાલે રસોઈનું નક્કી થયું, જે બનાવો એ છૂટ, સારામાં સારું બનાવો, દેવને સારા મજાના થાળ કરો. જે હરિભક્ત બેન આવ્યા હતા એનો પરિવાર આવ્યો છે, એમણે કેવડાવ્યું કે બહુ ભાવિક છે, બહુ ભાવ છે, ભાવથી દેવને થાળ ધરાવજો, બધા સંતો ભાવથી જમજો, મહેમાનો આવે બધાને જમાડજો અને પ્રાર્થના કરજો એના જીવનું સારું થાય, દુઃખ દૂર થાય. સારું, સંતો તો વિચાર બીજે શું કરે, આવી રીતે કોઈ આવે તો એનું સારું થાય એવું જ હોય. સારું સારું, સરસ મજાના જે કંઈ જમાને બનતા છે, સાટા જલેબી મેંડા જે હશે એ બધું બનાવી, દાળ ભાત શાક પૂરી ફરસાણ ભજીયા આવું બધું બનાવી દેવને થાળ બનાવ્યો, બ્રહ્મચારીએ ત્યાં ચોખ્ખે થાળ બનાવ્યો, સંતોને માટે પણ રસોઈ બની ગઈ, બ્રહ્મચારી થાળ લીધા, દેરામાં આવી મુકાણા ટેબલ, નરનારાયણ દેવ આગળ થાળ મુકાણ, ભાવથી બ્રહ્મચારી બેઠા છે, મહારાજને થાળ બોલીને જમાડે છે, જમો થાળ જીવન જાઉં, ભાવથી બ્રહ્મચારી એ જમાને બ્રહ્મચારીઓ થાળ ધરાવતા ભાઈ, મૂર્તિઓ હાંકોટા કરતી, હા મામી હા, ગરમ કઢી હોય કે કાંઈ એવું હોય તોય ઠાકોરજી એ જરા ઠારીને ધરાય એમ, પચ્ચસ ભાવે જમવા પ્રભુ, આવું બહુ ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો છે, ભોજનનો નથી, ભાવનો બહુ ભૂખ્યો, એવો ભાવનો ભૂખ્યો છે ને કે રાતે ઉઠીને ખાવા દોડે એવો છે. હા આ જરાય ખોટું નથી કહેતો તમે, અડધી રાતે જો પુકાર કરો ને અડધી રાતે ઉઠીને જમવા આવે એટલો બધો, એટલો બધો ભાવ છે, અને મને તો લાગતું જ નથી સ્વામિનારાયણ જેટલો કોઈ દયાળુ હોય. બ્રહ્મચારી થાળ ભાવથી જમાડે છે, આંખી મીચી વિનંતી કરે છે, ખાણા નાણા નાણા નાણા થાળ હેઠો દેવે લાત મારી દીધી, આમ બ્રહ્મચારી ફડકી યાડા, કાંઈ નથી ને ઉડી ગયો, બે ત્રણ જણા બોલાવી બધું સાફ કરી લીધું, આ શું થયું, આ શું થાળ કાં ઉડ્યો, મૂર્તિ ચૂપ, એ બધું સાફ કર્યું, બ્રહ્મચારી ગયા બીજો થાળ તરત ઉટકી સાફ કરી માંજી લાવીને ઠાકોરજી આગળ પાછો થાળ મૂક્યા, બ્રહ્મચારી ઊભા ઊભા છો અને ઊભા ઊભા થાળ બોલે છે, આંખમાંથી આંસુ જાય, એકવાર થાળ ફગાવી દીધો, આ શું છે એમ, હું થયું હાડું એમ, ભાવથી મહારાજને જમાડે છે, મહારાજ એને પોતાનું દેખાય છે કે મારો કાંઈ અપરાધ છે, મેં કાંઈ અપવિત્ર રહી ગયો છું, મારો કાંઈ હાથ નહીં ધોવાયા હોય, કાંઈ પગ મેલે પડી ગયો હશે, કાંઈક મારાથી કાંઈ ભૂલચૂક થાળમાં થઈ હશે, કાંઈ એમાં કાંઈક ગાળા ચાળાનું રહી ગયું છે, એટલે બ્રહ્મચારીના આંખમાં આંસુ કે મારેથી કાંઈ ગાળા ચોળાની કાંઈ ભૂલ થઈને મારા પ્રભુએ થાળ આમ નાખી દીધો, એટલે આંખમાં રોડતા રોતા બિચારા વિનવિન કે મારા મારી જે ભૂલ હોય મારા બાપ મને મને કયો, પણ તમે જમો એમ, જ્યાં બ્રહ્મચારી આમ હજી તો વિનંતી કરીને થાળ બોલે છે, થપાટ લાગી, દેખાય કે થપાટ મારે થાળ ઉલ્લીને પીડ્યો હેઠો, અને બ્રહ્મચારી ધ્રુસકું મુકાઈ ગયું, મારો કંઈક અપરાધ છે, મીંઢા દંડવત કરવા, એ મારો શું વાંક છે. નરનારાયણ દેવની મૂર્તિમાંથી સહજાનંદ સ્વામી પ્રગટ થઈ ગયા. બ્રહ્મચારી તમારો કોઈ વાંક નથી. હા મહારાજ, તો આ અભાગણીનો થાળ છે, હું નહીં જમી શકું. હે હા, કેમ મહારાજ, શું થઈ ગયું? હગા ભાઈને મારીને આવી છે, એના હગા ભાઈને કાપી નાખ્યો છે, અને એમાંથી છૂટવા હાટું અહીં તમને બધાને જમાડવા આવી છે. હું એનો એક કોળિયો ખાવાનો નથી, હું દયાળુ છું, પણ આવો ભોટ નથી. આ પાપ અહીંયા લાવવાનો છે અને એમાં છૂટવા માગે છે. કેવો બિચારો નિર્દોષ એનો ભાઈ, એને એને કાચા ચીબડાને જેમ કાપી નાખ્યો ને, પાપ છૂટવા માટે આવ્યો. બ્રહ્મચારી બધા સાધુને કહી દો, એનું કોઈ અન્ન ખાશો નહીં, અન્ન ખાશો નહીં એનું કોઈ, અને મને જો તારે જમાડવો. હા મહારાજ, મારે તો તમને જમાડવા. હા, બીજું સીધું લઈ આવી, એનું અન્ન બધું કાઢી નાખો ભંડારમાંથી બહાર. ભગવાન જુઓ, તમે જુઓ તો ખરા ભાઈ, એનું બધું અનાજ કાઢી નાખો બહાર, બધું ગાયન કૂતરાને ખવડાવી દો. કોઈ જણ ખાય નહીં, કોઈ જણને ભિખારીને ખવડાવતા નહીં, કૂતરાને ગાયોને ખવડાવજો, બધું કાઢી નાખો બહાર. બીજું સીધું સામાન લાવો, અને હવે બીજું કાંઈ કરવું નથી, રોટલી ને શાક ને છાશ ને અથાણું લાવીને મને દે, તારી આમે હું જમીશ. બ્રહ્મચારી ગયા ને વાત કરી બધા સાધુને, કે આ થયું છે, કાળો કેર થઈ ગયો, હાહાકાર થઈ ગયો, એલા કાઢો કાઢો બધું કાઢો. ઓ બાપા, મૂર્તિઓ જો કેવી બોલતી હતી, એ બધું ગાડા ભરી ભરી નાખ્યું, બધું ગાયોને કૂતરાને, બીજું સીધું લાવ્યા, એમાંથી રોટલી દાળ રોટલી શાક કરીને ઠાકોરજીને થાળ કર્યા, સંતોને જમાડ્યા, અને ઓલા રોતા રોતા હતા, એ જે થયું એનું જે થવાનું એ થયું. પણ ઇન્સાન કો શૈતાન બના દેતી હે દોલત, પૈસો કરાવે છે, પછી પાછો વળવાનું એમાં રિવર્સ નથી આવતું ને, આમાં આમાં રિવર્સ ક્યાં આવે છે ભાઈ? અને જેટલી ગતિ ઝડપ વધારે એવા વાહનોમાં રિવર્સ નથી હોતું. તમે જો પ્લેનમાં રિવર્સ ગેર્સ નથી નથી, એટલે જેટલું પાપ તીવ્ર એ પાછું વળવાનો ગેર નથી. એટલે વિચારવું પડે, વધુ પૈસો આવે, ક્યાંય એમાં હિંસા અપરાધ પાપ દ્રોહ એવું તો નથી થઈ જતું ને, એનો સ્વભાવ છે. એમાંથી છૂટવાનો ઉપાય શું, બચવાનો ઉપાય શું? લક્ષ્ય બદલો, લક્ષ્ય બદલો. છેલ્લી બે મિનિટની વાત કરું, લક્ષ્ય બદલો. લક્ષ્ય શું? અરે ભાઈ, છેલ્લો જન્મ કરવો છે, આ લોકમાં ક્યાં રહેવું છે? આ લોકમાં તો બસ આવ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામી કે આ લોકમાં તો જાણે આવ્યા જ નથી એવું કરી નાખવું છે, આવ્યા જ નથી. હવે જેનું નિશાન બદલી ગયું કે ભગવાનના ધામમાં ભગવાનની સેવામાં જવું છે, તો એ આવા થોડા પૈસાઓ માટે ઝઘડો નહીં કરે, સમય વેડફશે નહીં. પૈસો જાતો જવા દો, સુખે આપણે કરવું છે શું, શેના માટે આપણો જન્મ છે, જવા દો. પાંચ પીજા જાતા જવા દો મુવા, પણ જીવન ખરાબ કરવાનું, એના માટે શ્વાસ બગાડવાના છે? ભજન કરો, હરિ કરો, નિરાજ થઈને માળા કરો, જપ કરી લો, કાલ સવારે મોત આવી જાય છે, બગડી જાય છે, એના પૈસા માટે આવજો. તમારે એરપોર્ટ ઉપર અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપરથી તમારે પ્લેન પકડીને અમેરિકા જવાનું હોય, તમે 25-30-40 હજારની ટિકિટ લીધી હોય અને તમે ટેક્સી બાંધીને ગયા, અને ટેક્સીવાળા અરે તમારે 10-15 રૂપિયા માટે ઓછું વાતું થયું ભાડું, તો એને ઝઘડા માટે તમે પ્લેન ચૂકો? ના ના, હું તને 10 દઉં જ નહીં, કોઈ લોકો હું તમને છોડું જ નહીં, તો એમાં તમે 3 કલાક કાઢી નાખો. અરે ભાઈ, 10 ને આલે ને 50 રૂપિયા મૂજ આવે ને, 100 રૂપિયા રાખે ને યાર, હવે શું છે, માંડ માંડ વિઝા મળ્યા છે. સાચી વાત છે ને, એમ જેને નિશાન બનાવી જાય કે મારે તો સહજાનંદ સ્વામી પાસે વયું જવું છે, પછી હવે એને આ આ આ બધું ઠીક છે મારા ભાઈ, હાલે રાખે આવે ને જાય ભલા માણા છે. શું છે બધું, આ દુનિયા ના નરકના ખાડામાં પડી ગયા છીએ આપણે તો, સમજો ને, નરકના ખાડામાં પાયખાનામાં પડી ગયા છીએ. હવે કરવું શું, પણ ડોકું તો બહાર છે ને, આવું જ છે. આમાં કઈ સુગંધ આવવાની છે ભાઈ? એક ને બે જેવી વાત છે, આમાં સુગંધ આવે? આ ખાડામાં પડી ગયા. ગુણાતીતાન સામે વ્યવહાર છે તો સુરતના પાયખાના જેવો, સુરતના વાળા પાપડી ને ઓલો જુવાર નો પોંક ને બધું ફરસાણ ને ઢોકળા એ બધું બહુ ખાય, એટલે ખાડા ગંધાય બહુ એના. હ મારે લસણ ને ડુંગળી ને ધમધમાટ કરે, વળી પાયખાનામાં જાય ને તો બધી બધું આવે, બધું આવે, બધું. એના કરતા ઓછું ને હળવું ખાનારા એના પાયખાનામાં ગંધ નો આવે. આ ખાય પાયખાનું છે. આમાંથી તો આપણે નીકળીને ભગવાનની પાસે પહોંચી જવાનું છે. તેવા પાંચ પૈસા માટે ઝઘડાનો સમય ન બચાવે, બગાડે. અને બીજું લક્ષ્ય ત્યાં છે એટલે એવા કોઈ પાપ ન કરે. હું કરું તો મારો માલિક શું મને કહે? લક્ષ્ય બંધાઈ ગયું છે. હું પૈસા માટે જો આવું કરી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું, મારી નાખું, કરે કરું, બીજાનું કરી નાખું, ચૂસી નાખું, લૂચી નાખું, આ કરું તો માલિક મને અડે નહીં, માલિક એના ઘરમાં અમને રહેવાય ના દે. લક્ષ્ય જો ચેન્જ થઈ જાય ને, મોટું લક્ષ્ય બંધાઈ જાય ભગવાન, ભગવાનની સેવા, ભગવાનનું ધામ, તો પૈસો એને અનર્થ કરતા બચાવી લે છે. 101% વાત છે. આપણે પ્રાર્થના કરીએ શ્રીહરિ આપણી સર્વ પ્રકારે રક્ષા કરે, સત્સંગનો જોગ આપે અને આવા દુર્ગુણથી બચાવે, સંતોમાન ભગવાનમાં નિષ્ઠા રખાવે. અને આપણને એવું લક્ષ્ય નિશાનનું કીધું છે, બે સેનાને મધ્ય નિશાન માંડ્યું હોય એમ આપણું નિશાન બની જાય. આ દેહ કરીને તો છેલ્લો જન્મ કરવો છે અને સહજાનંદ સ્વામી પાસે પહોંચવું છે. અને બીજા જે કાંઈ દુર્ગુણો છે એ દૂર રહે અને અમારું મન શ્રીહરિ આપના ચરણમાં લાગ્યું રહે એવી પ્રાર્થના અમારી સ્વીકારજો એટલી પ્રાર્થના સાથે આજે પૂરું કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.